વડ ક્યાં ચલાવે? કેટલા અવતાર ગયા આવવાના હતા? મોક્ષે જવું છે કે રહેવું છે? હા, બધી આ મોટર બટલો ચલાવી નથી જોયું. દરેક અવતાર ના ચલાવાય તો એક અવતાર માં બીજા અવતાર માં ક્યાં આવ્યું? કેટલી ઉંમર અહીંયા આવ્યો હતો? ખાલી ટિકિટ લઈને બેસી જવાનું. મંદિર વાળા હું જ ઉભી કરતો દાદા. દવાઓ આપીને કોનું મટ્યું? એ તો હા, ફરી પાછું ફરીને ફરી થયા કરે તો કહ્યું કે હાથ મટ્યું ને પેલું થયું, પેલું મટ્યું પેલું થયું, ચાલ્યા કરે. એ તો આમની દવાઓ કર્યા કરવાની. આ પેલું કરું, સત્સંગ નું કરું. પાછળ અહિયાં હિન્દુસ્તાન લોકો કરાવે ભંગ કરતા છે ને? ના ના, બધે આખી દુનિયાના લોકો શું કરવું જોઈએ? અરજી આપવી પડે. Can you visualize? Dikha da na? Hmm, sab dikha da na. I will see it all the time. Kidhar bhi jao, aankh mit ke saath dikhaya. Sahi yaar, haan yaar. We are getting too much, huh, today? રાધે પૂછે છે કે હું જે દાડા થી તમને મળ્યો તે દાડા થી તમે મને આટલું બધું આપો છો, એનું શું કારણ છે? હું બહુ નીચે હતો એટલે ખેંચવા માટે મને આટલું બધું બહુ આપો છો, કે મારામાં તમે કઈક જોયું માટે તમે મને આપો છો? ના પાસ તો સ્ટુડન્ટ હોય એને વધારે પુલ કરવું પડે. બિઝનેસ કરતા હતા, એલએફસી માં બિઝનેસ કરતા હતા. હવે બહુ બ્રાહ્મીન અમારા એન્જિનિયર બી છે, કેરાલા બહુ અચ્છા. કેરાલા બ્રાહ્મીન ઓર મી? બ્રાહ્મણ બહુ સારા કે હું સારો? તમારા ફેમિલી બહુ અચ્છી. અરે લલિતે કી બાત હૈ મત કરો, બહુ અચ્છી. એસી વાઇફ મિલે નહી કદી. તુમને ક્યાં કિયા થા એસી વાઇફ મિલી? તમને કુછ ભગવાન કે સાથ કુછ કિયા થા? લાઈફ અચ્છી નહીં મિલી? ઓહ ફેન્ટાસ્ટિક. કાચે મિલે છે નહી મિલે કુદ ને કુદ ઝઘડા જ કર્યા કરે ઝઘડા નહી કરતી કોક દિન કરે અમે બહુ સારું અમારા રિલેશન બહુ ફ્રેન્ડલી રિલેશન છે. હું 3-4 મહિના બહાર ગામ જઉં તો કશું જ નહીં અમને એવું કોઈ અટેચમેન્ટ નહીં. શું કે છે દાદા ફિટ છે કે છે શું કે છે she says if I go see him and I think of him it's enough. He says he's always gives. Very sweet. જલેબ ખાય ત્યારે સીટ મળું થાય ને તો જોત જોવાથી જ એને મળું સીટ થાય મળું તો આખું સીટ થઈ જાય દાદા. બરા ભાગ્યશાળી તમારે અબ તો રામ ભી આ ગયા જૈસા નહીં મિલે કભી એ જ્ઞાન હે આત્મા જુદા હે એસા જ્ઞાન કભી નહીં મિલે દેહ સે જુદા હૈ એસી પ્રતીતિ ભી નહીં હોતી જુદા માનને કો તો કોઈ તૈયાર નહીં ને બકરી ભી મેં બોલતે પછી ઝાપટવા પડે શું કરો ઝાપટ ઝાપટ પણ ધૂળ નીકળી જાય પછી ધૂળ નીકળી જાય. ઋષભ દેવ વખત નો કચરો પડ પડ કર્યા કરશે કોઈ જાપટ્યો જ નથી તમારે ભાગે આવ્યા. હા કચરો સાફ કરવો ને આ પાછળ કરવાથી બે સાફ આવે ને બહુ ટાઈમ લે. મીનુ સમજવા જેવું ઋષભ દેવ ભગવાન થઈ ગયા કેદારણ આ બધો કચરો આપડે એકઠો થયેલો પસંદ પડે છે ને ભક્તિ નહીં સુધાર્થનો રાધે કૃષ્ણ તો મેરા રિલેટિવ રિલેટિવ રિયલ. રામાયણ પછી રામ આઈ ડોન્ટ અગ્રી ધેટ યુ નો મીન વાય શુડ ગર્લ્સ બી ડિફરન્ટ ધેન બોયઝ ટુ મી બોથ આર સેમ યુ નો વાય નાઈ સોસાયટી કોઈ વાતો કરો આપણે વાતો કરો ચાલો ઇન સોસાયટી વાય ગર્લ્સ આર સસ્તંગ ની વાતો કરો. રાધે કે છે કે મારા માટે છોકરી અને છોકરો બે સરખા જ છે. આપણા ઇન્ડિયન સોસાયટીમાં છોકરીને કેમ નીચી ગણવામાં આવે છે આ મને પસંદ નથી પડતું કે છે. લડકી દુસરે કે ઘર જાને વાલી હે ઇઝ ગોઈંગ ટુ અપને ઘર નહીં રહેગા ને આ લડકા અપને ઘર રહેગા બહુ કુ ભી લેગા અપને ઘર લડકા તો સી નહીં હોય તો લડકા કામ કરેગા और राधे श्याम का नाम रखेगा. नाम सब रिलेटिव. हाँ नाम की तो बहुत कीमत है लोगों को तुमको नहीं है अभी नहीं है. अब दिखा दो नाम निकले कितना खुश थी जाए दिखा दे. नाम की कीमत नहीं दिखा दी पहला था थी ખરું જાણી ગયા તમે. હા વાત કરી છે નામ કિંમત ઉડી ગઈ આવે ત્યાં નામ ની કિંમત દીખાભાઈ વિખાભાઈ જો કે છે. ભીખાભાઈ નાના માણસ છે તો દુઃખ થાય મોટા માણસ કે તો સુખ થાય. હવે એવું તેવું ના થાય ને, થઈ ગયા ખરા. રામોહન ભાઈ પૂછે છે કે અમે આપણે બધા ગુજરાતીઓ જ બધા ભાષાળી કે જ્ઞાન મળ્યું બધાને, ભાષાનું તમે કહો ને ભાષાનું ભાષાની દાદાનું જ્ઞાન ગુજરાતીમાં અને આ પ્રગટ થવું અને બધા ગુજરાતીઓને જેનો લાભ પૂરેપૂરો મળી શકે, તો કે અમે બધા ભાષાળી ખરા ને વધારે. કોણ ભાષાળી? ગુજરાતીઓ. કોણ કહેતો છે? ના એટલે કહેવાનો ભાવ એ છે, ગુજરાતી બહુ ભાષાળી કહેવાય. ગુજરાતી ગુજરાતી ભાષા શીખવાશે ને પછી અમારું આપણું વાંચન ખોલ ખોલ કરશે, અને પેલું જાડું પુસ્તક તો બહુ ખોલશે, એક એક શબ્દ ગોલ્ડન. કારણ કે આ જો પ્રશ્ન લેંગ્વેજ નો આવીને કર્યો, કાલે પેલો દોરો આવેલો એ હવે ઉઠ્યો ને, કારણ કે જીન ભગવાન ના દર્શન તો થયા એને, અટક્યું ને પાંડવો હતા એમાં પાંચ માંથી કયો મહાન કોણ કહેવાય, કયો વધારે ઊંચા પદ માં કહેવાય પહોંચે પાંડવો માં? એ તો અર્જુન. મોક્ષ મોક્ષ તો પાછો કામદાને કામમાં લાગે, પાછો ગયો મોક્ષ કો નરો વા કુંજરો વા. કુછ કામ કા નહીં એસા બોલતે હો યુધિષ્ઠિર. બટ યુ ધર્મ નો હી વોઝ હી હેડ હી પ્રોટેક્ટેડ ધર્મ લાસ્ટ ટિલ મીન આઈ એમ સરપ્રાઇઝ્ડ દાદા થિંક્સ ધેટ વે. નો ધેટ વોઝ ઓલ રિલેટિવ ધર્મ. સત્તા નામ નો અર્જુન વેન્ટ ઇન રિયલ ધર્મ. સત્તા માં મર્યા કે સત્તા નામ નો હાથી મર્યો કે નરો વા કુંજરો વા એ થઈ ગયું બધું, સદુડી ગયું, જૂઠું બોલ્યા. કામના શું એવા યુધિષ્ઠિરને કરવાના શું કાઢી દેવા પડે, જે બૈરી ને મૂકે એમાં વડીમાં એવા યુધિષ્ઠિરને કરવાના છે તે. તમે ન્યાય કયો મુકાય આપડે દેશ કેવો ગોળો કેવું નામ આવે પૂછે તમને સમજતા નથી. ગરીમાં મુકાતું છે જુકટુ રમ્યા તેમાં મિલકત મુકાય રાજ મુકાય તો દહી એવું મુકાય. પણ ઉસ્તાદ ઇઝ વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત હતું તાર તો બન્યું, પણ ન્યાય ના કહેવાય આવું. જો બીજો શિખર શું થાય? કોઈ મોટો માણસ આવું કરે ને બરાબર દીખાઈ બોલતા નથી. ભાઈબંધી હતી અર્જુન હતો બરોબર, અર્જુન ભીમ લાગ્યા ખાયા કરે હિન્દુસ્તાની ભાષા ને જાણવા બધાને આવું પડે એમ. શાંતિ કે ગમે જે કઈ જોઈએ અર્જુન ને, અર્જુન બહુ અહંકારી હતો, અભિમાની હતો. બટ ઇન અ ગુડ સેન્સ હી હેડ ગુડ, યુ નો, નોટ પ્રાઇડ ફોર બોય, બટ હી હેડ ગુડ પ્રાઇડ, સ્વાભિમાની. અર્જુન સ્વાભિમાની હતો, સારી વસ્તુ માટેનો સ્વાભિમાની હતો. વેરી ગુડ, ઇટ્સ બહુ અચ્છા. મેરા પહેલી વાત હાચી હશે, પાંચો ને એક જ બૈરી. ભાઈ હાચી વાત ને, ત્યારે દરિયો કઈ થી લાવતા હતા ઘોડીઓ ઓછી પાકે, ભાઈઓ પણ હેરે થઈ ગઈ. એટલે અત્યાર સુધી ઉત્તર હિન્દુસ્તાન રિવાજ હતો ને, ઉત્તર હિન્દુસ્તાન રિવાજ હતો. એક મોટો ભાઈ પણ હેરો, નાના બેન બધા વાત નહીં, કોઈ બીજાની પહેરી ગયો. See, somewhere I read in this, in some shastra, that on some very rare occasion you can speak that, you can speak that false, you know, I mean not the truth. Very rare occasion. No, there are five such occasions. Ask him when, or you tell me when are the five occasions. Ask him when is that. Happy hello, brother. Kuma in dhoga na thayega hai. Take it, Bhagwan aapya, okay. Give it, brother. દાબી ગાળી પડે, શું કરવું? જેને જોઈને થયેલી વાત, દાબી ગાળી પડે, શું કરવું પડે? દાબી ગાળી પડે. દુનિયામાં ખોટું દેખાય ને બધું. આ સૂર્યપુત્ર આવ્યો, આ ફાણા પુત્ર આવ્યો, સૂર્ય કઈ ચીજ દીકરા ગરીબ કરે રાજાન, રામ ની સીતા નું હરણ કરી ગયા, તેને હરણ કહેવાયું. અને બીજા રામ ની સીતા લઈ જાય તો કે એને સીતા ને ઉઠાઈ ગયો કે છે, એવું કે મોટા માણસ ની બહુ. મોટા માણસ ની બહુ ને તેદારે હરણ કરી જતા હતા, તો અત્યારે તો નથી લોકો હરણ કરી જતા. મારા શું ખીચો હતો બધો કહ્યું નથી. ત્યારે થી આવું ઝઘડા ખોરી બધું ચાલે જ કરવાનું, પણ આવું કપટ નતું. હું કહી દે ચોખે તારી થોડી ઉઠાઈ જવા, કહી દે પછી લઈ જવાઈ થઈ ને પછી ઉઠાઈ થઈ ને આવું દગા કોઈ. અરે આ બધું દાદી ગાડી બધું, આ સમજવું ને દાદી ગાડી મોટા માની વાત પેલા તો નિર્ભય શું કે છે, એક બૈરી પાંચ ભાઈડા કરે તો શું કરે? સીતા ને પહેરવાનું હતું ને, 7000 તળબુચા હું ઉભા રહેલા નામ કેમ હું આ છો, એક સીતા પહેરવા માટે મસ્ત બીજી સીતા મળતી નહીં, મારે ભીખ મગાવ્યો હતો, ભીખ મગાવ્યો હતો. પાછા સીતા ધર્મ લઈને આમ જોતા આવે તો બરા, એટલે પેલા તો બરો તારો પડી જાય આગળ હે. એ તો વૃદ્ધાળુ માય જે હમ મને ત્યાં છે મને મને કઈ 40 થી આગળ રખડી મર્યો તો નાક કાપી નાખી નથી ને નાક આવે ફરી પડી છે બીજી કઈ કઈ તેથી પાંચ ને પડી ત્યારે શું કરે વહુ છોરીઓ ઓછી હોય ને ત્યારે આવું છે તે બજાર ભરાય પુરુષો માર્કેટ શું કરે પણ છોડીઓ ના મળતી અત્યારે છે તો છોડીઓ બહુ છે આમ ફરો આમ ફરો તારે માં ફરે ને કે માં આમ ફરવું આમ ફરવું કે ભેંસ છે ભેંસ જાણતા શું જાણતા છે શેરવાણી વેરવાણી બધી કોઈની વાંખ આમ હોય કોઈ નાખલું ટૂંચું હોય કોઈ તરબૂજ જેવો દેખાતું હોય હોય તો બધા રાજા છોકરા હોય રાજા છોકરા શું થાય છે તરુબેન પૂછે છે કે આપણા છોકરા માટે છોકરી શોધવી હોય શું જોવાનું શું જોવાનું છે કે 15 દાડા મારી જોડે રહેવા દે કે બા છોકરા જોડે નહીં રાખું પણ મારી જોડે રાખે બસ જોઈએ ખબર પડી જાય કે આ કઈ જાતની છે ઘેરાઈ ને છોકરા દુઃખ દે છે કે આપણને દુઃખ દે છે શું કરશે એ જોઈ લેવાનું બીજું એનું બધું એ નહીં જોવાનું કે આમ છે આપડે એમ આપણે એમ આખી આમ મળે દેખાતા ગભે એવું હોય સમજ ને એટલે આપણે ઘેર બોલાય કે 15 દિવસ જોડે રાખવા દાદાજી આખા સમાજમાં ના રાખવા દે 15 દિવસ કોઈ ના રે મોકલો હું જોઈશ રૂપ એવું નથી કહીએ અમારા સંસ્કાર જોયા છે આઈ સસરા જોડે શું બોલે છે અમારે જોવું છે સાસુ જોડે શું બોલે છે જોવું છે એટલે સાસુ ને આવડું સંભળાય શી દશા થાય એક નો એક બાબો અને સાસુ ને સંભળાય દે બાબા ને જુદો કરે ખાય મીનુ કે છે પણ જોતા આવડવું જોઈએ ને જોતા આવડું જોઈએ ને જોતા આવડવું જોઈએ ને જેમને આવડે તેથી નહીં એ તો એનું પૂછે છે દાદા એ તો એનું પૂછે છે કોઈ ખબર ના હોય ઘણા જગ્યાએ છોકરો છે ખુશી જ છે કે છે તમે પાર્લા એવું બોલેલા કે મા બાપ પસંદ કરે એ છોકરીને છોકરાએ એક નજર જોવું જોઈએ અને નજરમાં એને ગમી જાય તો પછી આ પાડી દેવાની એમ. બહુ ફેરવી ફેરવી નહીં જોવાનું એમ, જોતાની સાથે જ જો એને આકર્ષણ થાય. એ તો આ બીજા લોકો માટે કહી દઉં, તમારા જેવા તો એકનો એક જ છોકરો રહે ને, એના આકર્ષણ ના આકર્ષણ શી દે તો એને પૂરેપૂરું સમજણ પડે નહીં આકર્ષણ. એટલે આપડે આવી રીતે તાવી લેવું એમાં વ્યવસ્થિત નહીં, વ્યવસ્થિત હોય જ આવે. જરા હિંમત. અરે શું પેલી પેલી પીપર લાવ, પીપર પીપર લાવ. એ વ્યવસ્થિત પ્રમાણે ના આવે, એ જ આવવાનું. બીજું કોણ આવવાનું? એવું પૂછે છે. ના પણ એમ થોડી ના થાય, પંદર દાડા બોલાવવાનું શું કરવાનું? વાંધો ક્યાં ના ચલાવે, બંધ નથી દેવાથી ના. ગાડી વાંખે રાખવાની, સાવધાની રાખવાની. પછી બની ગયું એમ, પછી અવરું નીકળે વ્યવસ્થિત. પછી અવરું નીકળે, આપડે દાડેલું ના નીકળે તો વ્યવસ્થિત. આપડે પ્રયત્ન બધો ચોખ્ખો કરવો. દાદા કઈ બંધ આંખ નહીં રાખવાની, ટ્રાય તો કરવાની, સારું પ્રયત્ન કરવાનો. પરિણામ વ્યવસ્થિત માં મૂકે. પૂછે છે કે મારી દીકરી અહીંયા છે, અહીંયા ઉછરે છે, મોટી થયા પછી એક અહીંના અમેરિકન જોડે લગ્ન કરવાનું કે હું એને ના પાડું, પણ છતાં એ માને નહીં તો મારે શું કરવું? એ વ્યવસ્થિત કરવાનું જ કશું નહીં. કરવું હોય કરવાનું કશું જ નહીં. શું કરવાનું? જોવાનું. અને કરવું હોય તો સમાધિ લેવી દરિયાની મેં જઈને. પછી એને તું કે શું કરવાનું? શાદી કરકે આ ગઈ છોકરાનો એક્સેપ્ટ વેલકમ કરવું હોય. કરવું હોય સમુદ્ર છે ખુલ્લો, સમાધિ લઈ લો. પછી ડૂબ ગઈ દુનિયા. એટલે કરવાનું કશું નહીં, જ્ઞાતા રસ્તા પર. તમે સમજ પડે ને? આપડે એમને નહીં બંધ વાગે નહીં ચલાવવાનું. બધા પ્રયત્ન કરી જોયા પછી જે કશું વળે ને, એને ઘેર બોલાવાની. અને વળ્યા દાડા પછી પેલા ને ઘેર બોલાવાનું. આવે તો ના આવે તો લપન તપન નહીં. ગઈ ગઈ ઇફ શી કમ્સ યુ એન્ડ ટેક ધેન યુ ટ્રીટ હર ગુડ, ઇફ શી ગોઝ અવે ધેન ફોરગેટ ઇટ. ફોરકાસ્ટિંગ. Now tell him, I believe that marriages are made in heaven, somewhere. You know, it's already, it's not accident. I always feel that. I feel that. You say, lagan is accident nahi. Lagan thau, eh, koi accident nahi. No. It's accident. It's accident. It's accident. It's accident. It's accident. How many people are there? 5. Don't think for future. No, I don't think. સ્વાહાર પછી દેશ માં આવતો રહે કોઈ સેફ સાઈડ છે આપને પૂરી પૂરી એટલે આને થી જો બન ગયા એ ફેર ઇફેક્ટ શું ભીખુ ભાઈ ઇફેક્ટ સમજ માં આગા જલ્દી દેખાવે છે કે પોણા બહાર થયા ચાલો ચાલો દાદા ભગવાન તમે સ્ટ્રોંગ રૂમ માં બેહાડ્યા છે આત્માની ગુફા બેહાડ્યા છે રિયલ માં નોટ રિયલ રિલેટિવ પેલા ભીખુભાઈ રિલેટિવ માં જ રહેતા હતા રિયલ જોયું જ નતું નઈ એ જગા જોઈ નથી એ ફર્યું જોયું નતું નઈ હા રિયલ નું ફર્યું જોયું રીત બગડે નહી આવે કેમ નું ક્યાં સુધી ખાધી રીત નહી બદલો ને રીત બદલશે નહી ને હા ધંધા નું કામ બધું ભીખું ભી કરી લેશે ભીખું ભી ને કોણ સમજ પાસે આપડે જોયા કરો ભીખુ ભી શું કરે શીખશું નહી આપડે સ્ટેડી થયું તમારે મારી જોડે રહી તમારું સ્ટેડી સારું થઈ ગયું મહિનો રહે એ બઉ સારું થઈ ગયું તમને લાગે સ્ટડી થઈ ગયું બહુ સારું ચોખ્ખું મુશ્કેલી કોઈ પણ આવે સંસ્થાથી પણ આવે તો વાઘેલા ઉપર આવે આપડે શું દેખાય આપડે એમાં આપકાર્યો નથી વાઘેલા ઉપર આવે વાઘેલા ને કેવું અમે ચેત આવી જોઈએ ગભરાઈ જાય કે અમારી સામે જાય છે કાળા છે તેને ધોળા છે પણ ધોળા નથી કાળા થઈ જાય ને ઉતરી જવાના છે બીજો આવશે એક અવતારના બહુ અવતાર આવવાના નથી બીજા કપડા પહેર્યા પછી ફરી પહેરવાના નથી એક બે અવતાર પહેર્યા પછી કોઈ લોભ્યો હોય તો બે અવતાર એકાદ અવતાર વધારે કોઈ કે છે ફરી આવવાનું હોય તો ભગવી દો લોભ્યો હોય ને બરોબર ફરી આવવાનું નથી મગન મને ગમે બધું ખરું મગન ઉતરાવ્યું ને લેવું જ પડે ને કઈ છે નહી કઈ સલાહ થઈ જાય જન્મ લે તો જોવા આવતી બાકી તો બરોબર ત્યાંથી યોગ શરૂ થઈ ગયો તૂટી ગયો ત્યાંથી પર શરૂ થાય જન્મમાં મફાર એટલે આ કશું જગત એવું નથી ગયે બધું કરેલું નકમું જવાનું ફરી વાગે આગળ કામમાં ખોટું કર્યું છે તો ખોટું આગળ આવતર સંતાય સારું કર્યું છે સારું સમજાય છે કયું નકામું જવાનું નથી ના રહે. યોગો કરેલા હોય ને બધા, યોગ એટલે આત્મયોગ કરવા માટે જે જ્યાં યોગો કરેલા હોય બધા નકામા જ છે. આ બધા આપણા હિન્દુસ્તાન યોગ ભ્રષ્ટ પુરુષો જ કહેવાય. જે યોગ આત્મયોગ કરવા પ્રયત્ન કર્યો પણ એ થયો નહીં પૂરો, એ તો ભ્રષ્ટ થયો, તે બધી બધા સારી વાત થઈ જાય. પછી એમાં શું આપડે આ ભાવ ના ગુસ્સા થતા રે કશું ડખો ડખો કરવા જરૂર ક્યાં રહી? આપડે ધ્યેય લેવાનું એમાં ડખો ડખો ક્યાં કરવા? ક્યાંથી કઈ બોલતા નઈ? બોલો તો ખસેલ પડે મને. આપણો હિસાબ છે એટલો જ લેવાનો છે, એટલા જ ઘરાક મોકલી આપશે. કોણ મોકલી આપશે? વ્યવસ્થિત આપડે મોટર રાખી સાથે ચાલુ વિચાર એવું પડે છે કે ચાલુ ઘરાક કોણ મોકલશે? એ બધું એજન્ટ મૂકવા પડશે એના માટે. જેમ પેલા ભાઈ આયા હતા કોઈ 3000 છે રૂમ છે તે પણ એ કઈ કોઠણી કરી દે. આ સ્ટીમર દરિયા મૂકી તો પહોંચી તો લંડન પહોંચી ને મેં ડૂબી. બે માં એક થાય કે ત્રીજું કશું ઓછું થઈ જવાનું. અંતે ડૂબવાની હોય તો ડૂબવાની છે, નથી ડૂબવાની અંદર તો પછી એને ફીકર શું છે? બરોબર દાદા, આમ જ્ઞાન હોવા છતાં કોઈક વખત આમ આવી જવાય છે, પણ આમ તરત આવી જાય ને. જય સ્પષ્ટ થઈ જાય તરત. તારીખ 22/5/84 વસંતભાઈ ને ત્યાં ઉકરી સવાર ના એસ્ટ્રોલોજી તો ગણિત છે, વ્યવહારિક છે કે ગણિત નથી? એસ્ટ્રોલોજી કેલ્ક્યુલેશન ગણિત છે, ગણિત એને વ્યવહારિક છે કે ગણિત નથી? સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે, એમાંથી એક એવિડન્સ ભેગો ના થાય તો કાર્ય ના થાય. એક એવિડન્સ બાકી હોય તો કાર્ય થાય ને. તો પૂછીને કે ઘણા બધા છે લોકો હાથ જોડવા જાય ને બધું, તે એસ્ટ્રોલોજી કેલ્ક્યુલેશન છે. કેલ્ક્યુલેશન કેમ થાય પછી આમ થશે, આમ થાય પછી આમ થશે, એ કઈ એક્ઝેક્ટ ના હોય. એના વ્યવસ્થિત શક્તિ એક્ઝેક્ટ હોય બેમાં ફેર બહુ. એસ્ટ્રોલોજી ગણિત છે. સો આપણે કોઈ દિવસ હાથને બધું નહીં જોડાવવાનું, બીકોઝ ધેર સમથિંગ મોર અબાઉટ ધેન અબાઉટ ધેટ. એ કહે કે આપણે કોઈ દિવસ આ હાથને એવું નહીં જોડાવવાનું ને. મિનિંગલેસ જોનાર ના પગ માં ચંપલ હોય નઈ આપડું જોવા ચંપલ મળે એટલે હારું બીજા લેવા આવ્યા. જોનાર ના પગ માં ચંપલ નહી હોય, ચંપલ મળે એટલે આપડે હારું પૈસા લેવા આવે એમ. એટલે જરૂર એમ જરૂર એમ ભવિષ્ય સારું આવશે ને એની આશા જીવવું. એના કરતા વર્તમાન માં જીવવાનું, વર્તમાન માં જીવવાનું, વર્તમાન માં કશું ખોટું ના થાય એ જોવા. આપડે જો ભૂતકાળ ગયો ગોન, બહિષ્કાર ગયો તેના તાબામાં, એટલે વર્તમાન માં રહો. હવે વર્તમાન માં રહો, ભવિષ્યકાળ વ્યવસ્થિત નો તાબામાં વર્તમાન. Now live in present only. Okay. Because a lot of people predict astrology and I it's not right. આગળની વાત છે તાબામાં વર્તમાન માં રહો એ જ્ઞાની કહેવાય. આખું જગત ભવિષ્યમાં ચિંતામાં ખોઈ ગયેલું. આખું ભવિષ્ય ની ચિંતામાં કોઈ આજનું સુખ ભોગવે નહી. આ સરસ થાળી આવી ફર્સ્ટ ક્લાસ તો આગળ નો વિચાર કર્યા કરતો, દુકાન નો વિચાર કર્યા કરતો આગળ જન્મ નિરાતે આ ફાઇલ નો સંભાવ નિકાલ કરે સારી રીતે જમવાની થાળી આવી સંભાવ નિકાલ કરવા શું વાંધો? કેવું ટેસ્ટેડ છે કે નહીં જાણો ને તું? સમજ પડી તને? પછી સેકન્ડ ટેલ અસ અબાઉટ ધ ડિફરન્ટ ક્ષેત્રા જયંતિ kind of life. બધા ક્ષેત્રમાં આવી જ લાઈફ છે. લાઈફમાં ચેન્જ નથી કરતો. હું તેની જઈ વધતી ઓછી હોય સારા માણસ છે ખરાબ માણસ બધી જાતના લો. પણ ત્યાં આગળ અમુક અમુક ક્ષેત્રમાં છે કાયમ મોટા માણસ નો જન્મ હોય છે આ વાત સુમિંદર સ્વામી છે. એટલે ક્ષેત્રો નામ સારો ગણાય છે. અત્યારે આપણું સારું ક્ષેત્ર હતું પણ આપણું સાથે આ કાળમાં જન્મ લેતા નથી એટલે પછી આ અત્યારે નહીં. એટલે અત્યારે એ ક્ષેત્ર સારું આવી દે છે. અને કાઇન્ડ ઓફ લાઈફ આવી જ છે આપણા જેવી. વોટ આર વોટ ઓર હુ આર ધી સ્ટાર્સ? સ્ટાર્સ ને ચંદ્ર સૂર્ય બધા જ્યોતિષ કે દેવો છે. જ્યોતિષ દેવો છે? જ્યોતિષ કે દેવો? જ્યોતિષ જેનું બોડી અજવાળા વાળું હોય. આપણે વિમાન છે પોતે જેની અંદર રહે છે તેની અંદર પોતે આ સૂર્ય ચંદ્ર આ તારા બધા એનું વિમાન છે. વિમાન ની અંદર પોતે સૂર્ય અને સૂર્યની વાઈફ બંને રહે. પણ બોડી ચક્રગીત બોડી જ્યોતિષ દેવો જ્યોતિષ. સો કેન ડુ યુ સપોઝ વી આર સ્ટેઇંગ ઇન ધીસ હાઉસ રાઈટ? ધ હાઉસ લુક્સ લાઈક અ સન. યસ ધ બોડી ઇઝ લાઈક. સો ડુ યુ ઓફ ટેક બર્થ લાઈક ધેટ? યુ ફરી વખત આ વાતો નીકળે તો હરી નીકળી જોયું છે કે વાત છે ને કેટલા છે એ બધું. બહુ લાભ આ દુનિયા તો બહુ લાભીશું અમારે બોલીએ ને તો બહાર ના આવે. બરોબર છે. એટલે જરૂરિયાત પૂરતું એટલું જ વાંભવું. બીજું હવે અનનેસેસરી અત્યારે જરૂર નથી. દાદા આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધ માઇન્ડ ફીટ બુદ્ધિ એન્ડ ઈગો વર્ક. શું કહે છે ભીખોભાઈ? શું પૂછે છે? હાઉ માઇન્ડ ફીટ એન્ડ બોડી વર્ક? આપણું મગજ આપણું અંદર નું મગજ એ બધું કેવી રીતે વર્ક કરે, કામ કેવી રીતે કરે, અંદર નું મગજ કેવી રીતે કામ કરે છે એ બધું. એવું નહીં, હાઉ ધી માઇન્ડ ચિત્ત બુદ્ધિ અને ઈગો વર્ક. આ બધી જાત નું મગજ આપણું ચિત્ત ને એ બધું કેવી રીતે કામ કરે. ઈગો એટલે માઇન્ડ ઇઝ ધી ઇઝ વન પાર્ટ. કાલની ને એ ગ્રંથિઓ નું બનેલું છે. આપણે વેલા હોય ને ગિલોડા ની અંદર ગાંઠ હોય, પછી આમ સુરણ ની ગાંઠ, પોટેટો. મારે તો કે સુરણ જે